अपनो भक्त तरीके स्वीकारो। अहम हरे स्तव पादैक मूल दासानुदासो भवितास्मि भूय। अत्यारे मने आप भक्त बनाओ एम नहीं, हूँ फरी फरी ने भक्त था एवी मने कृपा करो। भविष्य काल नो प्रयोग करी रह्यो छे दरेक जग्याए, भविष्य में मने आवा भक्तों नो संग प्राप्त थाय, निरंतर भविष्य काल नो प्रयोग करी रह्यो छे। शा माटे? एनु कारण ए छे के जेम जीवात्मा छे एनो अंगीकार भक्तना रूप में भगवान करे छे, एम ए जीवात्मा ने देह पण भक्तिना अनुरूप मळवो जोईए। आसुरी देह थी भक्ति भगवान स्वीकारी नहीं सकता, एक विरोधाभास पैदा थई रह्यो छे। એટલે વૃત્રાસુર એમ કહી રહ્યો છે કે હું આ શરીરથી તો આપની ભક્તિ કરવા સમર્થ નથી, કેમ કે આ શરીરથી જો હું ભક્તિ કરું તો આપની જે ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે મેં આ અસુર દેહ સ્વીકાર્યો છે એ કાર્યના વિરોધી કાર્ય મારું થઈ જાય, તે સ્થિતિમાં આપ મારો વધ પણ ન કરાવી શકો, કેમ કે નહીં તો ભક્તના વધનો અપરાધ થાય, એ તો ભગવાન માટે શક્ય નથી। એટલે અત્યારે તો હું જેમ વિલન છું તો વિલન જ રહેવા દો અને વિલન તરીકે વ્યવહાર કરો, પણ ભવિષ્યમાં મને મારા જે ભક્ત જીવ છે તેના અનુરૂપ ભક્ત શરીરની પ્રાપ્તિ કરાવો કે જેથી હું આપની ભક્તિમાં પાછો તત્પર થઈ શકું। એટલે સમજવાની વાત એ છે અહીંયા કે આપણે વ્યવહારથી આનો અનુભવ નથી કરી શકતા કે આપણો જીવ છે એ દૈવી છે અને શરીર છે એ આસુરી છે કે કેવો છે, પણ આનો એક તમને સંકેત આપું કે એક વખત નાનપણમાં મને સંગીત શીખવાની ઈચ્છા થઈ, તો માંડવીની અંદર જે એક અંધ છે જે સંગીત શીખવે છે એમના પાસે હું ગયો અને તબલા માટે મેં એમને કહ્યું કે આપને શીખવો, થોડા દિવસે એમણે કહ્યું કે આ રીતે વગાડો, એટલે પ્રેક્ટિસ પણ કરતા હતા, બે ત્રણ મહિના સુધી કર્યું, પણ જોઈએ એવું એનાથી એમાં એમને આવ્યું નહીં, કંઈ લાગ્યું નહીં કે આ બરોબર થઈ રહ્યું છે। એટલે એક દિવસ એમણે કહ્યું તારો હાથ બતાવો, મેં એમના હાથ મિલાવ્યો, તું તબલા કોઈ દિવસ નહીં શીખી શકે, આમ હાથ પકડ્યો એમણે, તારાથી તબલા નહીં વાગે કોઈ દિવસ। મેં કીધું કેમ નહીં વાગે ભાઈ, કે તબલા વગાડવા માટે એવો હાથ જોઈએ। તમે મને પણ તે દિવસે અત્યાર સુધી ખબર નહીં હતી, પણ પછી મેં ત્યારે જોયું, એમને કહ્યું તમને એમ કેમ લાગ્યું, તો કે તારી આ જે પહેલી આંગળી છે ને એ વાંકી છે, તમે જોઈ શકો છો અત્યારે અનુભવી શકો છો કે આ છે એ થોડી આમ ટર્ન થયેલી છે, આ તો મેઇન છે તબલામાં જેનાથી ડાંચી વાગે, તો કે આ વસ્તુ હવે તારાથી કુદરતી રીતે આ સમસ્યા છે, એટલે તું પખાવજ કદાચ શીખી શકે પણ તબલા તો તારાથી, કેમ કે પખાવજ આખા હાથનો વાદ્ય છે અને તબલા છે આંગળીનો ખેલ છે। એવું તમારી વાત સાચી હોઈ શકે, કોઈકના હાથ જ તબલા વગાડવા માટે બનતા હશે, કોઈકના પખાવજ વગાડવા માટે, એટલે તે દિવસથી મેં છોડી દીધું પખાવજનો પરિશ્રમ, અરે તબલાનો પરિશ્રમ। તો કંઈક શરીરમાં પણ એવી તાસીર હોય છે કે જે કોઈક કાર્યને કરી શકે છે, કોઈક કાર્યને એ શરીર નથી કરી શકતું। શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો પણ બહુ યાદગાર પ્રસંગ છે કે આપ વીણા વગાડતા હતા, પછી શ્રી ગુસાઈજીના આંગળી ઉપર હાથ ફેર્યો શ્રી મહાપ્રભુજી, ત્યારે કહ્યું કે આ તાર ઉપર આંગળી ઘસાઈ ઘસાઈને એટલી કઠોર થઈ જાય કે જે ઠાકોરજીના શ્રીઅંગને સ્પર્શ કરતા પરિશ્રમ થાય એવી વીણા શું કામની, તે દિવસથી શ્રી ગુસાઈજીએ વીણા વગાડવાનું છોડી દીધું। એટલે આપનું શરીર પણ ભગવત સેવાનુકૂળ થવું જોઈએ, અને એટલા માટે એક ત્રીજા ઘરના કોઈ બાલકનો પ્રસંગ છે, એ બધી ઠાકોરજીની સેવા પંચારવી સુધીની સ્વયં કરતા, ત્યાં સુધી કે ભોગના અને રસોઈના પાત્ર પણ સ્વયં માંજતા, તો એમની પોતાની જે સેવા પરાયણતા હતી એ કોઈની કોમ્પિટિશનમાં નહીં હતી અથવા કોઈને નીચું દેખાડવા માટે પણ નહીં હતી, પણ લોકો આપોઆપ તુલના કરતા થઈ જાય કે જો આ તો આમ કરતા હતા તમે તો આમ નથી કરતા। એટલે એક એ જ ઘરના બાલકના માટે કોઈએ કહ્યું કે તમારા તો પિતા એટલા સેવાપરાયણ હતા કે વાસણ પણ પોતે માંજતા હતા, અને તમે તો જો હવે વાસણ માટે ખવાસને એ બધા રાખ્યા છે ને એ લોકો વાંચે છે. તો એમણે એમના પિતા માટે તો કોઈ કોમેન્ટ નહીં કરી, પણ મેં એટલું કહ્યું કે વાસણ બાંધ્યા પછી જો ઠાકોરજીને શ્રંગાર કરવા લાયક કે સ્નાન કરવા લાયક હાથ ન રહી જતા હોય તો એના માટે ઉત્તમ છે કે હું કોઈના પાસે મંજાવી લઉં. એમણે નેલે પે દેલા મારી દીધો. કેટલીક વસ્તુ બહુ સ્થૂલ લેવલ ઉપર પણ એની અનુરૂપતા ગોતતી હોય છે. એટલે જીવ છે એ યદી પુષ્ટિનો છે તો એના દેહ એની ઇન્દ્રિયોની અંદર પણ પુષ્ટિમાર્ગને અનુસરી શકે એવી કોઈક જાતની સૂક્ષ્મ યોગ્યતાઓનું સ્થાપન ભગવાન દ્વારા એમાં થતું હોય છે. તે જ રીતે મર્યાદા માર્ગી દેહ છે, જીવ છે, તો મર્યાદા માર્ગી કર્મના અનુરૂપ એના અંદર એનો દેહ ઇન્દ્રિયો છે એનું સંપાદન ભગવાન કરે છે, અને પ્રવાહ માર્ગીઓને પ્રવાહ માર્ગના અનુકૂળ. એટલે પ્રવાહ માર્ગી દૈવી કે ભક્તિ માર્ગ સંબંધી પોતે એ માર્ગનું અનુસરણ ન કરી શકે એ જાતની કેટલીક સીમાઓ ભગવાન એના ઉપર મૂકી દે છે. સંઘવશ થોડું જોર મારી દે કોઈ તો પછી લાંબો ન ચાલી શકે, એ જ રીતે મર્યાદા માર્ગી છે એ પણ પ્રવાહ માર્ગમાં લાંબો ન ચાલી શકે, એની પોતાની કોઈક સીમા છે. જેમ તમે જોતા હશો આજકાલ કોઈક જમાનામાં વસ્તુ એવી બનતી કે જે દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિને કામ લાગે, કેમ કે તે વખતે ઉત્પાદકો ઓછા હતા. હવે દરેક વસ્તુ એક એક વ્યક્તિની પસંદગીના અનુકૂળ બનવા લાગી છે. તમે કોઈ એવું બનાવી દઈએ તમારા માટે છે. એટલે ગામમાં ચલાવવાની ગાડી અલગ, ગામડામાં ચલાવવા માટે અલગ, શહેરમાં ચલાવવા માટે અલગ, ફૂલ તમે સ્ટીયરિંગ ઓછામાં ઓછી જગ્યામાં ટર્ન કરી શકો એવી ગાડીઓ, ઓછામાં ઓછી તમારું પ્રદૂષણ ઓછું કરે તે પ્રકારના વાહનો, તમારે જે વાતાવરણમાં રહો છો તે પ્રમાણે ઠંડી ગરમીના અનુરૂપ વાહનો. તો પ્રત્યેક વસ્તુ સ્થાન અને વ્યક્તિની જરૂરિયાત મુજબ હવે વસ્તુઓ પેદા થતી થઈ ગઈ છે. કારણ શું છે કે અનુરૂપતા એની એ પ્રમાણે હોવી જોઈએ કે એ ઉપભોક્તા છે એને અનુકૂળ થાય. એમ ભગવાન પણ જ્યારે કોઈ જીવને પુષ્ટિજીવ તરીકે એનું વર્ણન કરે છે ત્યારે એના દેહ અને ઇન્દ્રિયોની અંદર પણ કોઈક એવી વિશિષ્ટતાનું સ્થાપન કરે છે કે જે એ પુષ્ટિ માર્ગને અનુકરણ કરવા યોગ્ય થાય. ગોપાલદાસજીનું બહુ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. એમને એમના પુત્ર છે, એમને જોયું કે હવે મારા પિતા વૃદ્ધ થયા છે તો મારે હવે સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. ત્યારે એ સેવામાં એમને એકદમ 25 વર્ષના યુવાન હોય એવા એમને દર્શન થયા. તો આ શી વસ્તુ છે, એમનો દેહ પણ પુષ્ટિ યોગ્ય છે, એમની ઇન્દ્રિયો પણ પુષ્ટિ યોગ્ય થઈ રહી છે. અમને પણ એવો અનુભવ છે કે અમારા વડવાઓ છે જ્યારે સેવામાં પ્રવૃત્ત થતા ત્યારે જન્માષ્ટમી વગેરે દિવસો કે ડોલ અન્નકૂટના દિવસો જ્યારે ચાલુ સેવાનો ક્રમ રહે ત્યારે કોઈ ભૂખ તરસ કે કોઈ જાતના દેહ ધર્મો છે એમનું કોઈ જાતનું અનુસંધાન એમને ન રહેતું. એટલી શરીર પણ એમનું, અન્યથા શરીર તો પોતાના ધર્મો છે પ્રગટ કરે જ, નીંદર આવે તો આવે જ આપણને, ભૂખ લાગે તો લાગે જ, તરસ તો લાગે જ, તો આના ઉપર કેમ કાબુ આપી શકે છે, શરીર કેવી રીતે એમને અનુરૂપ થઈ જાય છે. જે જગ્યાએ આપણો જીવ લાગેલો છે તો શરીર પણ એની સાથે તેના અનુરૂપ થવા લાગે છે. એમ ભગવાને આને જો આપણે બહુ સ્થૂલ દ્રષ્ટાંતમાં જોઈએ તો તમે આપણે ત્યાં 2-3 વાર્તાઓ આવે છે. અજામિલનો પણ બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે જ્યારે એનો દેહ લેવા માટે યમદૂતો આવ્યા ત્યારે વિષ્ણુદૂતો પણ ત્યાં આવ્યા, અને વિષ્ણુદૂતોનું સ્વરૂપ કેવું હતું તો એનું વર્ણન કરતું કે એમના પણ હસ્તમાં 4 સિંહસ્થ હતા, પીળું પિતાંબર ધારણ કર્યું હતું પ્રભુના જેવી, જેમના મોરશિખા ધારણ કરી હતી અને શંખચક્ર ગદા પદ્મ વગેરે આયુધો પણ ધારણ કરેલા હતા, એમનું શ્રીઅંગ પણ એવું મેઘશ્યામ જેવા વર્ણનનું હતું. તો વિષ્ણુદૂતો છે જે વિષ્ણુના અનુચરો છે, વિષ્ણુલોકમાં રહી રહ્યા છે, તો એમનું સ્વરૂપ પણ વિષ્ણુના અનુરૂપ થઈ ગયું. અત્યારે તમે જોતા હશો ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે એ લોકો પોતાના કર્મચારીઓ છે એમના માટે ડ્રેસ કોડ નક્કી કરતી હોય છે સ્કૂલમાં યુનિફોર્મની જેમ, કે અમારે ત્યાં કોઈ કર્મચારી કામ કરે તો પછી અમારા લેવલનું હોવું જોઈએ, તો એનો ડ્રેસ પણ અમારા જેવો જોઈએ, એ ફોન વાપરે તો પણ અમારો જ ફોન વાપરવો જોઈએ, એ વાહનો વાપરે તો અમારા જ વાહનો વાપરવા જોઈએ, એવી જાતની એમના ઉપર એક વ્યવસ્થા કરવામાં આવે છે જેથી દરેક દૃષ્ટિથી અનુરૂપતા રહે. કોઈ બેંક હોય તો બેંકના માટે પણ કર્મચારી એવું રાખવી નહીં, એણે એ જ બેંકની અંદર ખાતું ખોલાવવું, એના શેર ખરીદવાના જ આમ તેમ, એવી રીતે એ લોકો પોતાની રીતથી કરતા હોય છે. તો અનુરૂપતા છે એ જેમ જીવાત્માની અંદર હોય છે, એ જીવાત્માના ગુણો છે એ એના દેહ અને ઇન્દ્રિયોમાં પણ સંક્રાંત થાય છે. જેમ આપણે લાલ રંગનું ફૂલ છે કાચના પાસે રાખીશું કે કોઈ ટ્રાન્સપરન્ટ વસ્તુ સાથે, તો એ વસ્તુ પણ આપણને લાલ દેખાશે. એમ જીવાત્મા પુષ્ટિનો છે તો એને દેહ પણ ભગવાન પુષ્ટિ માર્ગને અનુકૂળ આપે છે. દેહ યદી એ પુષ્ટિ, જીવ યદિ મર્યાદા છે તો એને દેહ પણ ભગવાન મર્યાદા માર્ગના અનુકૂળ તપ દાન યજ્ઞ આગાદિ જ્ઞાન માર્ગ ઉપાસનાનું અનુસરણ કરી શકે એવો એને આપે છે. એની ઇન્દ્રિયો પણ ભગવાન એના અનુરૂપ કરે છે. એટલે જીવદેહ કૃતિનાંચ ભિન્નત્વમ નિતિતાશ્રુતે યથા તદ્વત પુષ્ટિ માર્ગે દ્વયોરૂપે નિષેધતા પ્રમાણ ભેદા ભિન્નો હિ પુષ્ટિ માર્ગો નિરૂપિતા. પુષ્ટિજીવનો દેહ, પુષ્ટિજીવની ક્રિયા, પુષ્ટિજીવનું ફલ આ બધું ભિન્ન હોય છે. તે રીતથી મર્યાદાનો જીવ, મર્યાદા જીવનો દેહ, મર્યાદા જીવની ક્રિયા અને મર્યાદા જીવને પ્રાપ્ત થતું ફલ પણ ભિન્ન હોય છે. તે જ રીતે પ્રવાહી જીવના વિષયમાં પણ છે. તમે આ વસ્તુને કદાચ પુષ્ટિ પ્રવાહ મર્યાદાથી ન સમજી શકીએ, પરંતુ સાત્વિક રાજસ તામસતાનો જે ગુણ છે એનાથી આપણે એ વાતને સમજી શકીએ છીએ કે આપણે કોઈ વ્યક્તિની મનો શરીર છે કે એની પસંદગી છે એ તામસી હોય, તો તામસી વ્યક્તિ જે હોય એને તમે જોશો તો એની રંગ પણ એવા જ પસંદ આવશે, એને એની ભાષા, એના ભાષામાં પ્રયોગ થતા શબ્દો, એને એને ભોજન જે વ્યક્તિ સાથે મળે એ વ્યક્તિ પણ એ જ પ્રકૃતિના છે, એ તામસી છે, એ જ એમને અનુકૂળ આવે છે. તો તમે એને એકદમ ક્લિયર કટ અલગ કરી શકો છો. એ તામસ પણ એનું જે વખતે નિવૃત્ત થાય અને તામસમાંથી જો એ રાજસમાં આવે તો પછી હવે રાજસી વૃત્તિ, રાજસી એના રંગો, રાજસી ખાનપાન છે, તે જ પ્રકારની વ્યક્તિનો સંગ, એ પ્રકારની ભાષા બોલચાલ, એ પ્રકારનું વાંચન, આ બધું એને પસંદ આવવા લાગે છે. તો એ પ્રકારે એના શરીરની અંદર પણ એ જાતના રિએક્શન્સ પેદા થાય છે, શરીર પણ એના ભાવના અનુરૂપ થવા લાગે છે. આપણે જે વખતે ગામની અંદર ગમે તેવા હોઈએ પણ જેમ રજયાત્રા જેવા માહોલમાં જઈએ ત્યારે બધા એકદમ સાત્વિકતાનો આવેશ આવી જાય બધાની અંદર, એટલે ત્યાં ભાષા, રુચિ, બોલચાલ, રહેણી કરણી આ બધી વસ્તુઓ છે એ એકદમથી સાત્વિક બની જતી હોય છે. તો શરીર પણ તેના અનુકૂળ એક બે દિવસમાં ટેવાતું થઈ જાય છે, એકદમથી ન ટેવાય પરંતુ બે ચાર દિવસની અંદર તો એ વાતાવરણને અનુરૂપ શરીર બની જાય છે. નહીં તો જે આપણે પરિશ્રમ ન કરી શકતા હતા, અથવા તો ગાળ્યા વગરનું પાણી કોઈ દિવસ પી નતા શકતા, કે ધૂળવાળી પ્લેટમાં કોઈ દિવસ ખાવાની કલ્પના નતા કરી શકતા, એ બધી વસ્તુઓ છે આપણને ત્યાં બહુ સહજ લાગે. માંડ માંડ મળતું હોય તો સહજ જ લાગે ને, શું કરે પછી માણસ. તો એ બધી વસ્તુઓના અનુરૂપ આપણો દેહ, આપણી મનોવૃત્તિ, આપણી ઇન્દ્રિયો એ બધું થઈ જાય. ઇવન ટાઈમ ટેબલ પણ આપણા એવી રીતે શરીરના બાયોલોજિકલ ક્લોક જે છે એવી રીતે સેટ થઈ જાય કે ઘરની અંદર 9-10 વાગ્યા સુધી ઢંઢોળી ત્યારે ઉઠે, પણ ત્યાં 5 વાગે હેલો પડતા ફળાક દઈને બધા ઊભા થઈ જાય. એમની તો પાલ ઉપાડવાવાળા આવી જાય, ઉપાડીને લઈ જાય, માણસ ત્યાં પાટલા ઉપર જ રહી જાય. તો આ બધી વસ્તુ છે એ આપણને એના અનુકૂળ કરી દે છે. એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ત્રણેય માર્ગના જીવ, દેહ, ક્રિયા અને એના ફલ એ પરસ્પર અત્યંત ભિન્ન છે. તેથી પણ એ વાતને અહીંયા સમજી શકાય છે કે પુષ્ટિ માર્ગ છે એ મર્યાદા માર્ગથી અને પ્રવાહ માર્ગથી અત્યંત ભિન્ન માર્ગ છે. એટલે પ્રવાહ માર્ગથી ભિન્ન કહેવાનું કારણ એ કે જેમ પ્રવાહ માર્ગમાં કોઈ નિયમ જેવું લાગતું નથી આપણને, આસુરી પ્રવાહી જીવો છે એને કંઈ કર્યા વગર રોગ્યતા વિના સ્વચ્છંદતાથી ગમે તે ફળ મળી જાય. ગામની અંદર જે દુષ્ટમાં દુષ્ટ હોય, અપરાધી હોય, અસત્ય કરતો હોય, અનીતિ કરતો હોય, એ ખૂબ ધનસંપન્ન દેખાય, લોકમાં ખૂબ માનપાન થાય, છાપામાં ફોટાઓ આવતા રહેતા હોય, એટલે આપણા મનમાં એમ થાય કે આને તો કોણ જાણે શું એવા કર્મ હશે એના. એ જ રીતે પુષ્ટિજીવ છે એના અંદર પણ કંઈક એવું આપણને દેખાય કે એના કોઈ કારણો નથી જેના કારણે આપણે એમ વિચારી શકીએ કે આ યોગ્યતાથી એને આ સૌભાગ્ય મળ્યું છે. તેમ છતાં પણ એના ઉપર પ્રભુની આવી વિશેષ કૃપા કોઈ નિયમ વગર પ્રાપ્ત થઈ રહી છે. તો નિયમનો ભંગ આ જે એક સમાનતા છે એ પ્રવાહી જીવમાં પણ અને પુષ્ટિજીવમાં બંનેમાં કોમન મળી રહી છે. બીજી તો ભિન્નતા છે, પરંતુ પ્રવાહી જીવમાં પણ દરેક નિયમો તૂટી રહ્યા છે અને પુષ્ટિના સંબંધમાં પણ બધા નિયમો તૂટી રહ્યા છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ અને પ્રવાહીને ભાઈ બહેન ન માની લે, એટલે અહીંયા ઓર પરિશ્રમ કરી રહ્યા છે કે ભૂલે ચૂકે વાત અલગ સમજો, આ ત્રણેય અલગ વાત છે. આમાં થોડું ઘણું સામે જે કારણથી દેખાતું હશે એ ભલે દેખાતું હોય, પરંતુ તત્વતઃ આ બધી ભિન્ન સરણી છે. એ શરૂઆતથી લઈને અંત સુધી અન્ન છે, વચ્ચે પણ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ સાંધો નથી. એટલે પ્રમાણ ભેદાદ ભિન્નો હિ પુષ્ટિ માર્ગો નિરૂપિત. તો અહીંયા સુધી આપણે પુષ્ટિ આપણે કેટલી વસ્તુ જોઈ તમે જોઈ લો. ઉપસંહારમાં પહેલાં આપણે ગ્રંથનું પ્રારૂપ જોયું, માર્ગભેદ, સર્ગ પ્રવાહ ભેદ અને ફલભેદ, ત્રણેયની અંદર પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા. શ્રી મહાપ્રભુજી આને જે આધારે આપણને સમજાવી રહ્યા છે, શાસ્ત્ર પ્રામાણ્યનું સ્વરૂપ આપણે જોયું, એમાં પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એમ ત્રણ મુખ્ય પ્રમાણો. પ્રત્યક્ષના પાંચ પ્રકારો, શબ્દમાં લૌકિક અને અલૌકિક શબ્દો, અલૌકિકમાં બે અવસ્થાના ભેદ છે, અવિદ્વત દશા અને વિદ્વત દશા. અવિદ્વત દશામાં પ્રમાણ ચતુષ્ટયથી શાસ્ત્ર તાત્પર્ય સમજવાનું, વિદ્વત દશામાં શબ્દ માત્ર પ્રમાણ છે. આના આધારે માર્ગભેદ શ્રી મહાપ્રભુજી સમજાવ્યો કે માર્ગ ત્રણ છે, પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા. એના આધાર આપ્યા પ્રમાણભેદ, ત્રણ સૂત્રો, યુક્તિ અને ફલનો ભેદ. આના આધારે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ અલગ છે એ વાત સમજાવી. હવે પછી આ જે પુષ્ટિની સરણી, મર્યાદાની સરણી અને પ્રવાહની સરણી એ પ્રભુમાંથી કેવી રીતે પ્રકટ થઈ છે, પ્રભુનું એમની સાથે કેવું વલણ છે, આ વિષયનું નિરૂપણ છે શ્રી મહાપ્રભુજી સર્ગભેદ એ નામથી કરશે. એ મને એમ છે કે આપણે આવતીકાલે જોઈએ. અત્યારે આ સંબંધમાં જેમના જે કોઈ પ્રશ્ન હોય, સ્વસ્થતા હોય અને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નહીં તો કાલે પૂછશો તો કાલે એનું સમાધાન આપણે વિચારીએ. છે કોઈને કઈ જગ્યા છે તો આશ્રયનું પદ બોલીને સમાપન કરીએ. દ્રઢયના ચરણન કેરો પરોસો, દ્રઢયના ચરણન કે શ્રી વલ્લભનખ ચંદ્ર ચટાવિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢયના ચરણન કે સાધન ઓર નહીયા કરી મેં જાસો યે, સુર કહા કહે દિવ્ય દયાલ રો બિના મૂલ.